સમજાઈ હશે. હવે તમે જાણો છો જે પ્રમાણે આપણે નિશ્ચિત કર્યું હતું કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની કેટલીક પ્રશ્નોત્તરી આપણે લઈશું, તો હવે એના માટે તૈયાર થઈ જાઓ બધા જણા. એટલું પ્રયાસ કરજો કે જે લોકો પણ બોલે એ કોલાહલ ન કરે. હા, આરંભ કરીએ આપણે. ચિંતા સંતાનહંતારો યત્પાદાં ગુજરેણવ સ્વીયાનાંતાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત્. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે. આજે જે ગ્રંથનું હમણાં વિમોચન કર્યું છે એ બીજું સંકલન છે. આના પહેલાં હાલોલમાં શરણાગતિ ચિંતન શિબિરનું આયોજન થયું હતું ત્યારે આણંદથી વલ્લભ વિઠ્ઠલ સિદ્ધાંત જિજ્ઞાસુ મંડળ દ્વારા આ એક પુસ્તક પ્રકાશિત થઈ હતી. એમાં બહુ સરળ ભાષામાં વર્તમાન સમયમાં વૈષ્ણવોમાં જે જે વિષયમાં ભ્રાંતિ કે અજ્ઞાન ફેલાયેલા છે એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમાં આ વખતે ખાસ કરીને આચાર વિચાર, બ્રહ્મ સંબંધી જીવનું કર્તવ્ય, ગ્રહસેવા, દાસ ધર્મ, અપરસ, સાંપ્રદાયિક શબ્દોની સમજૂતી આવા અને દેવદ્રવ્ય અને એના પ્રકારો આવા ઉપયોગી વિષયો એનું સંકલન થયેલું છે અને નિઃશુલ્ક વિતરણ આ મંડળ દ્વારા બધાને થશે. એટલે અને ઉપયોગ સદુપયોગ બધા કરે, વાંચે અને વંચાવે. સાથે સાથે શ્રી વલ્લભાચાર્ય ટ્રસ્ટ દ્વારા એક શ્રી મહાપ્રભુજીના ચિત્રજી જે અહીંયા આપણે માલ્યાર્પણ કરીએ છીએ એનું વિતરણ પણ કરવામાં આવશે. અંતમાં એ કાઉન્ટર ઉપરથી જે વ્યવસ્થા હોય તે પ્રમાણે એનો લાભ લેજો. આપણે હવે મૂળ વિષય ઉપર અંતઃકરણ પ્રબોધ. કોઈને ગઈકાલના નિરૂપણના વિષયમાં પ્રશ્નો હોય તો આપણે એનો પહેલો વિચાર કરીએ અને પછી વિષયને આગળ વધારીએ. કોઈને કઈ વાત ન સમજાઈ હોય અથવા પ્રશ્ન હોય ગઈકાલે આપણે અંતઃકરણના સ્વરૂપના વિષયમાં થોડો પુનર્વિચાર કર્યો હતો. કોમ્પ્યુટરની અંદર અંતઃકરણના વિભિન્ન અંગો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કયા રૂપમાં છે અને આપણા શરીરમાં જે રીતે એ અંતઃકરણ કાર્ય કરે છે એ રીતે ત્યાં એ કઈ રીતે કાર્ય કરે છે એ વાત આપણે સમજી હતી શરૂઆતમાં. એના પછી સાવધાનતા શબ્દનો શું અર્થ છે, કેમ કે આચાર્યચરણ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે હે અંતઃકરણ, તું મારી વાતને સાવધાનતાપૂર્વક સાંભળ. તો સાવધાનતાનો શું અર્થ છે એ આપણે સમજવાનો પ્રયાસ કર્યો. કઈ કઈ દૃષ્ટિથી પુષ્ટિજીવના અંદર અસાવધાની આવી શકે છે. વ્યાખ્યાકારોએ સાવધાનતાનો અર્થ કર્યો છે પ્રમાદ રાહિત્યેન, એટલે આળસ ખંખેરીને. રાજસ તામસ સ્વભાવ કે ગુણોનો જ્યારે આપણા બુદ્ધિમાં આપણા અંતઃકરણમાં પ્રાબલ્ય થઈ જાય, એટલે રજોગુણ વધી જાય, તમોગુણ વધી જાય, તે સ્થિતિમાં કહેવામાં આવતી વાત કે વાંચવામાં આવતા વિષયો એનો યથાર્થ બોધ થઈ નથી શકતો. શબ્દ તો એના એ જ સંભળાય છે, પરંતુ બોધ જ્યારે થાય છે ત્યારે એમાં કોઈક જાતનો વિકાર આવી જતો હોય છે. કંઈ પ્રશ્ન છે? એટલે એવી અનેક જાતની અસાવધાની આપણા દ્વારા થઈ જતી હોય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં ઉદ્વેગના નિવારણના ઘણા બધા ઉપાયો આપણને સમજાવ્યા હતા, પરંતુ અસાવધાનીવશ એ ઉપાયોનો યથાર્થ આપણે બોધ ન થઈ શક્યો હોય તો શ્રી મહાપ્રભુજી ભક્તોના અંતઃકરણને ઓર સાવધાન કરીને એનું પ્રબોધન કરી અને પછી એ ઉપાયો આપણે સમજાવી રહ્યા છે. શ્રી પુરુષોત્તમજીએ એ વાત આપણને સમજાવી હતી કે આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે એ ખાસ કરીને ભગવત સેવાની આધિદૈવિકતા સિદ્ધ ન થાય જે જે કારણોથી, એ કારણોનું કે સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. કેમ કે જીવની સૃષ્ટિ ભગવાને, પુષ્ટિજીવની સૃષ્ટિ ખાસ કરીને સ્વરૂપ સેવા માટે કરી છે, અને એ સ્વરૂપ સેવામાં જીવ જે કારણથી પ્રવૃત્ત ન થઈ શકતો હોય, જોડાઈ ન શકતો હોય, એવા પ્રતિબંધરૂપ જે જે પણ કારણો છે એનું નિરાકરણ શ્રી મહાપ્રભુજી કરવા ઈચ્છે છે. એટલે સાવધાનતા કોને કહી શકાય એ વિષયનો વિચાર કર્યા પછી ગ્રંથમાં કૃષ્ણાત્પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ એ જે ગ્રંથનો ઉપક્રમ છે એ ઉપક્રમ આવો ગેર પરંપરાગત અથવા તો આપણને આશ્ચર્ય થાય એ રીતે અચાનક કોઈ વિષય આવતો હોય એવું લાગે છે એનું શું કારણ છે એ આપણે શ્રી મહાપ્રભુજીને જે થયેલી ત્રણ આજ્ઞા એનો ઇતિહાસ આપણે જોયો, અને એ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીના સામે જે એક મુખ્ય સમસ્યા હતી એ કે ભગવદ્ આજ્ઞાનું પાલન નહીં કરવાને કારણે એક જાતનો મનમાં પશ્ચાતાપ પ્રકટ થયો છે, અને એ પશ્ચાતાપને કારણે ત્રીજી આજ્ઞાના પાલનમાં હવે કોઈ પ્રકારનો વિલંબ નહીં કરવો જોઈએ. કેમ કે જીવાત્મા છે, ભગવત સેવક છે, ભગવાન એના સ્વામી છે, એટલે પશ્ચાતાપ થવાને કારણે યદિ સ્વામીની આજ્ઞાના પાલનમાં તત્પરતા ન થતી હોય તો એવા પશ્ચાતાપને ખંખેરીને દૂર કરવો જોઈએ, અને પ્રભુના સ્વામી ભાવનું સ્મરણ કરી, પ્રભુની દયાલુતાનું સ્મરણ કરીને, પ્રભુની અંગીકૃતિ નિત્ય છે એ અંગીકારના સ્વરૂપનું સ્મરણ કરીને, ભગવાન સત્ય સંકલ્પ છે એવા પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરીને ભગવદ્ આજ્ઞાના પાલનમાં તત્પર થઈ જવું જોઈએ. આ વાતનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. આ સંદર્ભમાં ચાંડાલી છેદ રાજપત્ની જાતા રાજ્ઞા છે માનિતા કદાચિત અપમાનેપી મૂલતક કા ક્ષતિર્ભવેત, એમાં શ્રી મહાપ્રભુજીએ એક લૌકિક દૃષ્ટાંત આપીને એ સમજાવ્યું છે કે જીવાત્મા કોઈ વખતે પ્રભુ કૃપા કરે અને એના કારણે એના મનમાં પોતે પ્રભુના ખૂબ પ્રિય થઈ ગયા છે, પ્રભુ એમના વિના રહી નથી શકતા, ભક્તાધીન બની ગયા છે, એ પ્રભુની કૃપાને જોઈને કોઈ વખતે એના મનમાં અહંકાર આવી જાય અને અહંકારવશ કોઈ વખતે પ્રભુની આજ્ઞાનો અનાદર કરે તો એક જાતનો એ પોતાનો હક છે કે એ પોતે હવે પ્રભુ કેમ કે એના અધીન છે અને એટલા વખત એ પોતે પ્રભુનો અધીન રહ્યો તો હવે પ્રભુ પણ થોડા પોતાના અધીન રહે. અત્યાર સુધી એ જીવાત્મા પ્રભુના અનુકૂળ રહી અને બધું કાર્ય કરતો રહ્યો હતો તો હવે પ્રભુ એના થોડા અનુકૂળ બને. અત્યાર સુધી પ્રભુની ઈચ્છા મુજબ આપણે ચાલી રહ્યા હતા, હવે થોડું આપણી ઈચ્છા પ્રમાણે પ્રભુ ચાલે. એ જાતની જે ભાવની પ્રૌઢી કે પોતાના ઉત્કર્ષનો બોધ જે થઈ જાય છે એને પોતાનો નૈસર્ગિક અધિકાર છે આવું કરવાનો, એવું જીવાત્મા માની બેસે છે. જેમ બાળકને આપણે ખીજાઈએ કે એને લડીએ, એને કોઈ એના મનગમતા કામમાંથી રોકીએ તો માતા પિતા કે શિક્ષક છે કે ગુરુજનો છે એ એનો પોતાનો હક છે એવું માની લે છે. એ રીતે ભક્ત પણ ભગવાન ઉપર પોતાનો હક જતાવે છે અને એની અંદર એને એ ભગવાનની લીલાનું સ્મરણ થઈ જાય છે કે જેમ વ્રજભક્તોને ભગવાને બોલાવ્યા અને પછી ભગવાને એને પાછા જવાની આજ્ઞા કરી એ આજ્ઞાનું પાલન વ્રજભક્તોએ ન કર્યું તો આજ્ઞાનું ઉલ્લંઘન કરવા છતાં પણ ભગવાને એમની સાથે રાસક ક્રીડા કરી અને એમને એમના મનોરથોને પૂર્ણ કર્યા. એવી રીતે હું પણ પ્રભુના કૃપાપાત્ર થઈ ગયો છું અને હવે હું પ્રભુની કોઈ આજ્ઞા કે સંકેત છે એનાથી હું અનુકૂળ આચરણ નહીં કરું, ભગવદ્ આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ તો પણ પ્રભુ વ્રજભક્તોની માફક જ મારા ઉપર પણ કૃપા કરશે. એ આજ્ઞાનું ઉલ્લંઘન પણ કૃપામાં સહાયક જ બનશે. એવી રીતે જો એ લીલા ચરિત્ર છે એને પોતાના ઉપર એ ઘટિત કરે, પોતાનો એ અધિકાર માને, એ જાતની જ લીલા છે પ્રભુ અહીં પણ કરશે એવું જો વિચારે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ અત્યારે પ્રસક્ત નથી, એને કારણે તો સ્વામીનો દ્રોહ થશે અને ભગવાન છે એ જીવાત્માનો પરિત્યાગ કરી શકે છે. આ વાતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ચાંડાલીનું દૃષ્ટાંત આપી અને ભગવાન દ્વારા જે કોઈ પણ અપમાન થાય છે કે ફલમાં વિલંબ થઈ રહ્યો છે કે કોઈ જાતનો દંડ આપવામાં આવી રહ્યો છે એ દંડ જીવાત્માની શુદ્ધિ માટે છે. ભક્તિ માર્ગની અંદર બ્રહ્મ સંબંધથી આત્મનિવેદન થયું એટલે બધા દોષો જરૂર નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ માર્ગમાં આગળ ચાલતા પ્રભુ સાથે જેમ જેમ ઘનિષ્ઠતા સ્થાપિત થાય છે એમ ભાવનાત્મક સ્તરે કેટલાક દોષો છે એ પ્રવેશી જતા હોય છે. એ દોષ સાધારણ કક્ષાના દોષો નથી હોતા. અધિકાર પ્રાપ્ત થઈ ગયા પછી અથવા એમ કહી શકીએ કે ભગવાન દ્વારા અધિકારનું દાન થઈ ગયા પછી ભક્ત છે એ એની કોઈ ભક્તિ માર્ગ વિરુદ્ધ આચરણ કરે છે તો પ્રભુ એ દોષના નિરાકરણ માટે કોઈક વિચિત્ર ક્રીડા ભગવાન કરે છે. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં એવું વર્ણન આવે છે કે પુષ્ટિજીવોની સૃષ્ટિ ભગવાન કેવી રીતે પ્રકટ કરે છે, ત્યાં શ્રી મહાપ્રભુજીએ એનો સંદર્ભ આપ્યો છે. અહંકારે થવા લોકે તન્માર્ગ સ્થાપનાયહી. તો ક્યારેક જીવાત્મા નિત્યલીલાના અંદર રહેલા જીવો પણ જો કોઈ જાતનો સેવકોચિત વ્યવહાર ન કરીને અનુચિત વ્યવહાર પ્રભુ સાથે કરે અથવા લીલામાં રહેલા ભક્તો સાથે કોઈ જાતનો દ્વેષ પ્રતિસ્પર્ધા એ જાતનો વ્યવહાર કરે તો ભગવાને લીલાના જીવોને પણ એવા નિમિત્તથી ભૂતલ ઉપર મોકલે છે અને એમાં પણ પ્રભુનો હેતુ એમના દોષનું નિવારણ કરીને એમને શુદ્ધ કરી અને ફરીથી પાછું લીલામાં એમને સ્થાન પ્રાપ્ત કરાવવાનો જ હોય છે. કેમ કે ભગવાનની અંગીકૃતિ તો નિત્ય છે, જે ભક્ત છે એનો અંગીકાર છે, એ કર્યો છે એ કદી પણ અંગીકાર નષ્ટ નથી થતો. એટલે આપણે ત્યાં 84 252 વૈષ્ણવની વાર્તામાં શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશ જ્યારે લખ્યો છે ત્યારે ભક્તોના લીલાના ચરિત્રોનું વર્ણન કર્યું છે અને એ લીલાના ચરિત્રમાં એ વાત આપણને સમજાવી છે કે નિત્યલીલાના ભક્તો કેવા કેવા પ્રસંગોથી ભૂતલ ઉપર પ્રકટ થયા છે અને એ પ્રાકટ્યમાં પણ મુખ્ય અલૌકિક હેતુ છે. એટલે જે લીલામાં અપરાધ એમનાથી થયો છે એ અપરાધના અનુકૂળ એના દંડને ભોગવવા માટેનું ચરિત્ર અહીં પણ પ્રકટ થાય છે અને એ અપરાધનું વારણ થઈ ગયા પછી એમને ફરીથી ભગવત લીલામાં પ્રાપ્તિ થઈ જાય છે. ગઈકાલે માધવ ભટ્ટ કાશ્મીરીના સંબંધમાં આપણે ઉલ્લેખ કર્યો હતો, એના પણ ભાવપ્રકાશમાં એવું આવે છે વર્ણન કે એમની ઠાકુરજીની શૈયા સિદ્ધ કરવાની સેવા હતી. એક વખત ફૂલની શૈયા એમણે સિદ્ધ કરી જેમાં અસાવધાનીથી સોઈ રહી ગઈ હતી અને એનો સ્પર્શ ઠાકુરજીને થઈ જવાને કારણે એ અપરાધના દંડના રૂપમાં એમને અહીંયા ભૂતલ ઉપર પ્રકટ થવું પડ્યું અને અહીં એમનો દેહ ત્યાગ છે એ તીર લાગવાને કારણે થયું. તો ભક્ત જે રીતે નિત્યલીલામાં રહ્યો છે ત્યાં એનાથી જે જાતનું ચરિત્ર આ કે આ વ્યવહાર થાય છે તેના અનુકૂળ આ સૃષ્ટિમાં પ્રગટ થયા પછી પણ એમને એ રીતે જ પ્રભુ ફલ આપે છે અથવા તો દંડ આપે છે. તો આ રીતે ભક્ત ભૂતલ ઉપર પ્રગટ થઈ ગયો છે એ એક જાતનો ભગવાન દ્વારા